સુખરૂપ નખશિખ સુધિ નિરખતા આવે આનંદ રૂપ પ્રથમ પ્રભુ પ્રગટને રાખું હૃદયા માય અંગો અંગ અવલોકિને અંતર પુરુષોત્તમ પરમ દયાળ નાથ નિરખ્યા છે શ્રી ભક્તિ ધર્મ ના વાળ નાથ નિરખ્યા છે સુખદાયી સહજાનંદ નાથ નિરખ્યા છે સતસંગી ના સુખ કાંદ નાથ નિરખ્યા છે અંગો નાથ નિરખ્યા છે પ્રથમ દેખીને બે પાપ નાથ નિરખ્યા છે આવે અંતરે ઉછાવ નાથ નિરખ્યા છે અંબુજ અરુણ વર્ણ બે ચરણ નાથ નિરખ્યા છે હરિભક્ત ના ભય હર શોભે ચીન સોળ નાથ નિરખ્યા છે અવલોકે સુખ તોળ નાથ નિરખ્યા છે જમણા ચરણ ના ચિહ્ન જોઈ નાથ નિરખ્યા છે સ્વસ્તિ અષ્ટ કોણ છે સોઈ નાથ નિરખ્યા છે વજ્ર અંકુશને ધ્વજ નાથ નિરખ્યા છે જબ જાંબુ કહીએ કાંજ નાથ નિરખ્યા છે પગ બેઉ માઉન વરેખ નાથ નિરખ્યા છે શોભે અતિશય વિશેષ નાથ નિરખ્યા છે ડાબે ચીન સાધ નાથ નિરખ્યા છે સદા સુખદાયી સાક્ષાત નાથ નિરખ્યા છે મત્સ્યત્રિકોણ ને વ્યોમ નાથ નિરખ્યા છે કળશ ધનુષ ને સોમ નાથ નિરખ્યા છે સોતા ગણીએ સાત નાથ નિરખ્યા છે સોળે ચિહ્ન એ હવિખ્યાત નાથ નિરખ્યા છે જમણે અંગોઠે નખ માય નાથ નિરખ્યા છે શોભે ઉર્ધ્વરે ખય કત્યાય નાથ નિરખ્યા છે બેઉ પાવલિયા પોનીત નાથ નિરખ્યા છે છોટે આંગળીઓ જોઈ ચેત નાથ નિરખ્યા છે જેવી અરુણ કમળની કાળી નાથ નિરખ્યા છે એવી શોભે પગ આંગળી નાથ નિરખ્યા છે નખ શ્રેણી મણિ સમ નાથ નિરખ્યા છે ઉપડતા ને રૂડ રમ્ય નાથ નિરખ્યા છે અંગૂઠા આંગળીઓ બહુ સારી નાથ નાથ નિરખ્યા છે, જોઈ અંતર લીયો તારી નાથ નિરખ્યા છે. ફણા તણા લાક જોઈ નાથ નિરખ્યા છે, શોભે ઘૂંટી ઘણું દોઈ નાથ નિરખ્યા છે. ગોળ રંગ ચોળ બે પેની નાથ નિરખ્યા છે, કાંડા કોમળ બે કહીએ નાથ નિરખ્યા છે, જંગા જોઈને સુખ લહીએ નાથ નિરખ્યા છે. પીની સરખીને સુવાળી નાથ નિરખ્યા છે, ધરી લાગે છે રૂપાળી નાથ નિરખ્યા છે. જોયા જેવા છે બે જાનો નાથ નિરખ્યા છે, ઘૂંટણ નામ ધામ શોભાનો નાથ નિરખ્યા છે. પુરુષોભે સુંદર સુવાળા નાથ નિરખ્યા છે, રંભા સ્તંભ સાથળ રૂપાળા નાથ નિરખ્યા છે, દુંદ ફાંદ દ્રગે દેખી નાથ નિરખ્યા છે, મારી ધન્યક માઈ લેખી નાથ નિરખ્યા છે. કોમળ કટી કહીએ કેવી નાથ નિરખ્યા છે, જોઈ અંતર ધારા જેવી નાથ નિરખ્યા છે. હે પેરી વળ દેઈ પછેડી નાથ નિરખ્યા છે, મારું મન બાંધ્યાની બેડી નાથ નિરખ્યા છે. ઉડી નાભી ગોળ ગંભીર નાથ નિરખ્યા છે, જોઈ જીવ ધરે છે ધીર નાથ નિરખ્યા છે. પેટ રૂડું ને રૂપાળું નાથ નિરખ્યા છે, પીપળ પાન સમ સુવાળું નાથ નિરખ્યા છે. ત્રિવળી પડે છે જો તે નાથ નિરખ્યા છે, પોયણ સમ શીતલ સુખ જે નાથ નિરખ્યા છે. નળ નિરખી મોયું મન નાથ નિરખ્યા છે, શોભે સુંદર શ્યામ સ્થાન નાથ નિરખ્યા છે, છબીદાર ઉપડતી છાતી નાથ નિરખ્યા છે, ઓળી રૂપાળી રંગરાતી નાથ નિરખ્યા છે. હે તે ભર્યું અતિ હૈયું નાથ નિરખ્યા છે, તે કેમ કરી જાય કયું નાથ નિરખ્યા છે. કુખ પડ ખાબે બગલું નાથ નિરખ્યા છે, જોતા સુખ આવે છે ભાલું નાથ નિરખ્યા છે. ખભા ખૂબ જોયા મેં ખાતે શોભા શું વખાણું વાતે પૂજા ભરી બેઉ બળે નાથ નિરખ્યા છે જોઈ જન્મ મરણ ભય ટળે નાથ નિરખ્યા છે અતિ આજાનું બે બાહુ નાથ નિરખ્યા છે જોઈ ભરી હારી ગજ સુંઢ સરીખી શોભે નાથ નિરખ્યા છે દેખી લોચન મારા લોભે નાથ નિરખ્યા છે દિલ માન્યું જોઈ ડે ડર્યો નાથ નિરખ્યા છે કોણી સુંદર શ્યામ સુવાળે નાથ નિરખ્યા છે લાગે છે રૂપાળી નાથ નિરખ્યા છે કળાઈ કાંડા કહીએ કરબ નાથ નિરખ્યા છે હાથ હથેળી છે રાતી નાથ નિરખ્યા છે ખાઠરે છે છાતી નાથ નિરખ્યા છે પહોંચે પાંચે આંગળીઓ સારી નાથ નિરખ્યા છે સુટેરવા છે રાતા નાથ નિરખ્યા છે કહીએ મે કે માતા નાથ નિરખ્યા છે નખ લાલ મણિ સમસારા નાથ નિરખ્યા છે મને લાગે છે પ્યારા નાથ નિરખ્યા છે તીખા અગ્રને તેજસ્વી નાથ નિરખ્યા છે જીવમાં ગયા વસી નાથ નિરખ્યા છે કર સુંદર સરખા બેઉ નાથ નિરખ્યા છે દિલ ઉતારી લેવું નાથ નિરખ્યા છે મન પર શેળે જે નિહાળો નાથ ની રખ્યા છે, જમણે ગાલે તેલ રૂપાળો નાથ ની રખ્યા છે, ગોરકા પોળા છે ગોળ નાથ ની રખ્યા છે, જોઈ આવે સુખ તોળ નાથ ની રખ્યા છે, કર્ણ હરણ દુખ ના કહીએ નાથ ની રખ્યા છે, જોઈ મોટા સુખ ને લહીએ નાથ ની રખ્યા છે, વામ કાને બિંદુ શ્યામ નાથ ની રખ્યા છે, અતિ શોભે શોભા ધામ નાથ ની રખ્યા છે, કાન બોટે ચોટે ચેત નાથ ની રખ્યા છે, જોઈ મન થાય ચકિત નાથ ની રખ્યા છે, વાસો લાસો વાલો લાગે નાથ ની રખ્યા છે, જોઈ તિલ મોટો દુખ ભાગે નાથ ની રખ્યા છે, આખ્યો મન ગમતી મર માળી નાથ ની રખ્યા છે, રાતે રેખાએ રૂપાળી નાથ ની રખ્યા છે, અતિ ભારી છે અમૃતે નાથ ની રખ્યા છે, નિહાળી જોઈ મેં નિરાતે નાથ ની રખ્યા છે, પાપણ ઉપર કર ચલિયું નાથ ની રખ્યા છે, સારી શોભે છે બે ભલિયું નાથ ની રખ્યા છે, પ્રકોટી નયણે નિરખી નાથ ની રખ્યા છે, દિશે કામ કમાન સરખી નાથ ની રખ્યા છે, ભાલ વચ્ચે રેખારૂડી નાથ ની રખ્યા છે, મારી મીટ તણી છે મૂડી નાથ ની રખ્યા છે, મોટે ભાગ્ય ભર્યો ભાલ નાથ ની રખ્યા છે, જોઈ લમણા છઉં નિહાલ નાથ ની રખ્યા છે, જાણું દોયલા દનનું કેશ કપોળ વચ્ચે કઈએ નાથ નિરખ્યા છે, ચિલ ચિંતવી સુખ લઈએ નાથ નિરખ્યા છે. સુંદર વાળ શ્વેત શ્યામ નાથ નિરખ્યા છે, પેખી થાય પૂરણ કામ નાથ નિરખ્યા છે. શિખા સુંદર છે સારી નાથ નિરખ્યા છે, નખ શિખા પર બલિહારી નાથ નિરખ્યા છે. એવી મૂર્તિ મીરાંથ મારી નાથ નિરખ્યા છે, લેવું અંતરે ઉતારી નાથ નિરખ્યા છે. શોભે નખ શિખા શરીર નાથ નિરખ્યા છે, ચિતે ચિંતવી ધરુધીર નાથ નિરખ્યા છે. પુષ્ક અંગ અંગ સુંદર નાથ નિરખ્યા છે, મૂર્તિ મર માળી મનહર નાથ નિરખ્યા છે. મૂર્તિ ઘણી છે ઘનશ્યામ નાથ નિરખ્યા છે, શાંત સ્વભાવે સુખદામ નાથ નિરખ્યા છે. મહારાજની મૂર્તિ ન્યારી નાથ નિરખ્યા છે, કર ચરણાજિક પરવારી નાથ નિરખ્યા છે. નખ શિખા સુખની ખાણી નાથ નિરખ્યા છે, જીભ જાય નહીં વખાણી નાથ નિરખ્યા છે. એવી મૂર્તિ મન રંજન નાથ નિરખ્યા છે, ચિત્તે ચિંતાવો છો નિષદાન નાથ નિરખ્યા છે. પ્રથમ પોઢી જાગે જ્યારે નાથ નિરખ્યા છે, જોઈ ગનમાં ગન મન ત્યારે નાથ નિરખ્યા છે. દિયે દર્શન દીન દયાળ નાથ નિરખ્યા છે, નિજ ભક્તના પ્રતિફાળ નાથ નિરખ્યા છે. પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે, હાથ મૃતિકાએ મટી આવે નાથ નિરખ્યા છે. જોડીએ કોકી આંગળીઓ નાથ નિરખ્યા છે, કરે સગણીઓ નાથ નિરખ્યા છે. પછી દાતણ કરતા શ્યામ નાથ નિરખ્યા છે, મુખ ધોઈ લોતા સુખદામ નાથ નિરખ્યા છે, વધુ કરાવતા વળી નાથ નિરખ્યા છે. દશ આંગળી નાથ નિરખ્યા છે, અંગે આતર જોડેલ નાથ નિરખ્યા છે, તેલ સુગંધી ભૂલેલ નાથ નિરખ્યા છે. વળી નાતા ભૂલે નીરે નાથ તલાસુપટ શરીરે નાથ નિરખ્યા છે ખડીએ ચટ નાથ નિરખ્યા છે ઓડી પછેડી પાવન નાથ નિરખ્યા છે આવ્યા જમવાની જીવન નાથ નિરખ્યા છે મેઠા ચાકડે અવિનાશ નાથ નિરખ્યા છે નિષ્ફળાનંદ પાસ નાથ નિરખ્યા છે ઇતિ શ્રી નિષ્ફળાનંદ મુનિ વિરચિત શ્રી હરિ સ્મૃતિ મધ્યે પ્રથમશ્ચિંતામણિ મોદક મગદળને મોતિયા જમતા જોયા છે લાખણ સાઈને સેવૈયા જમતા જોયા છે તળિયા બળિયા માયતે જાના જમતા જોયા છે કાજુ કળિયા મન માન્યા જમતા જોયા છે પેંડા પતા સાને પૂરી જમતા જોયા છે સુતર ફેણીને સાગોડી જમતા જોયા છે શકર પારા સેવ સુવાળી જમતા જોયા છે પૂરી કચોરી રૂપાળી જમતા જોયા છે હલવો હરી સોર સાળો જમતા જોયા છે ગેબર ગુંદર પાકરો પાલો જમતા જોયા છે ગગન ગાંઠિયા ગુંદવાડી જમતા જોયા છે ગળા સાટા ગળ પાપડી જમતા જોયા છે શિરો સાથુ સાકર ચણા જમતા જોયા છે મુરકી મુરબો મે શુભ ઘણા જમતા જોયા છે માલકોડા સાકર ચણા જમતા જોયા છે બરફી બીરંજ બાટી બાજરા ઘઉની જમતા જોયા છે ઘણા ઘી માં બોળી ઉની જમતા જોયા છે આજા ખીર ખુર માં ગોળા જમતા જોયા છે દૂધ પાક દહી ધરા બોળા માખણ માહી દહી વડા જમતા જોયા છે ચુરમુલા પસી બેરોડા જમતા જોયા છે સંસાર બસુંજી ઉભલી જમતા જ કેરી રસ રૂડી રોટલી જમતા જોયા છે. કુડલાની પૂરણ પોણી જમતા જોયા છે. રેવડી પકોડી બોણી જમતા જોયા છે. ગુલાબ ટોપરાના પાક જમતા જોયા છે. જલેબી ને સુંદર શાક જમતા જોયા છે. ચાર બાજરી બાવટ પોણી જમતા જોયા છે. ઘઉની જબોણી જમતા જોયા છે. મઠને જવના રોટલા જમતા જોયા છે. ચીણા ચણાના બહુબલા જમતા જોયા છે. સુગંધી ભાતને ખીચડી જમતા જોયા છે. કોદરી કાંગવુને કાઢી જમતા જોયા છે. જર બાજરાનું દાન જમતા જોયા છે. સામુ બંટીનું નિદાન જમતા જોયા છે. રોટલીને ગણવાણું જમતા જોયા છે. અવલ પાક આંબલ વાણું જમતા જોયા છે. રાતા મરચાને રોટલા જમતા જોયા છે. મગ ચણાના કુડલા જમતા જોયા છે. અડદ મગ ચણાની દાળ જમતા જોયા છે. વેર મસુરની દયાળ જમતા જોયા છે. વાલ બાઠને વટાણા જમતા જોયા છે. કાજુ કળથી ચોળા દાણા જમતા જોયા છે. વૃંતા કવાલુળ વળી જમતા જોયા છે. સારા સુરણ ગી માતણી જમતા જોયા છે. સારા શક્કરિયાના શાક જમતા જોયા છે. વઘાર્યાથી શુરુંતાક જમતા જોયા છે. રતાળું પતાળું જમતા જોયા છે. પરવર પાપડી દયાળુ જમતા જોયા છે. કેરા કારેલા કંકોડા જમતા જોયા છે. ઓળા ચીકણને ચીભડા જમતા જોયા છે. ગલકા ગવારને ઘીસોડા જમતા જોયા છે. શાક સાંગરીઓના રૂડા જમતા જોયા છે. ભીંડા ફળી વળી ડોડા જમતા જોયા છે. છોડા ફળીને ચીચોડા જમતા જોયા છે. નાઈ દૂધિયાને ટીંડોરા જમતા જોયા છે. કાજુ કરે લતે કોરા જમતા જોયા છે. ભરત ભર્યા ઘણા ઘીના જમતા જોયા છે. રમતા જોયા છે. કોમળ કુબીને કોચલા જમતા જોયા છે. શાક એક એકથી ભલા જમતા જોયા છે. તાજા તરબૂચ પંડોળા જમતા જોયા છે. શાક સારા સુંદર બોળા જમતા જોયા છે. રસે ભર્યા રૂડા કહીએ જમતા જોયા છે. સીમા શાક તળી ન લઈએ જમતા જોયા છે. ભરા હળદર હવે જે જમતા જોયા છે. વળી બહુ મસાલે બીજે જમતા જોયા છે. ટાંકા તાંદળિયાની ભાજે જમતા જોયા છે. સારા સુવા તલવણી તાજી જમતા જોયા છે. મેથી મોરણની પણ સારી જમતા જોયા છે. ઈડા ડોડીની વઘારી જમતા જોયા છે. મોળા કરલીની પણ કરી જમતા જોયા છે. વળી મીઠું ને મોગરી જમતા જોયા છે. લોણી ચીલને ચણે ચી જમતા જોયા છે. જમે પોતે આપે વેચી જમતા જોયા છે. ભાજી તાજી રાઈ સારી જમતા જોયા છે. ઘણી ઘી રે વઘારી જમતા જોયા છે. અજમો કોઈ પત્ર વેલા જમતા જોયા છે. ભજિયાળ વિના કરેલા જમતા જોયા છે. બનાવ્યા જમતા જોયા છે, લીલી હળદી ના મન ભાવ્યા જમતા જોયા છે, કરપટા કરમદા જમતા જોયા છે, કર્મ વાસના રાઈ જાદા જમતા જોયા છે, આરિયા આમળાને આદુ જમતા જોયા છે, ખરા ખારે કના સ્વાદુ જમતા જોયા છે, મરચા ગુંદાને સેલરા જમતા જોયા છે, કાજુ મૂળ કાંદ કેરા જમતા જોયા છે, વૃંતા કપતાળુ નવળી જમતા જોયા છે, બાવળ ગુવારની ફળી જમતા જોયા છે, ઓઠિંબાની જે કાચરીઓ જમતા જોયા છે, બીજી હળદી તેલે ભર્યું જમતા જોયા છે, લીંબુ રસ રોડા નાખી જમતા જોયા છે, સુંદર સારી આગે રાખી જમતા જોયા છે, આંબવાના જે અથાણા જમતા જોયા છે, બોલા સરસિયામાં ઘણા જમતા જોયા છે, મૂળ સરગવાના સ્વાદે જમતા જોયા છે, ઉત્તમ અથાણા એ આદે જમતા જોયા છે, મેથી લવિંગને મરિયા જમતા જોયા છે, લીંબુ ખારે કમા ભરિયા જમતા જોયા છે, મીઠું હળદર ને ધાણા જમતા જોયા છે, બેળા આથિલ અથાણા જમતા જોયા છે, આથા અદ્રક ને કટેરા જમતા જોયા છે, વળી ચટણી વેરમ વેરા જમતા જોયા છે, એવા અથાણા અનેક જમતા જોયા છે, વિધ વિધના વિષેક જમતા જોયા છે, પુર કરમ લડો કરિયા જમતા જોયા છે, કલ સાંકળી જાજરિયા જમતા જોયા છે, કૃત દૂધ દહી ની તર જમતા જોયા છે, શ્વેત ભાત ને સાકર જમતા જોયા છે, સાકર રાબ સાકર પાણી જમતા જોયા છે, મગજલ ઘી તીખાવ ખાણી જમતા જોયા છે, લીંબુ રસ મરિયા વારી જમતા જોયા છે, સાંઠા શેરડીઓ પણ સારી જમતા જોયા છે, ઉભા દર્શન કરવા દાસ જમતા જોયા છે, આપ્યા મહાસુખ મુખ વાસ જમતા જોયા છે, લાવ્યા લવિંગ સોપારી જમતા જોયા છે, જય ફળ એ લચી સારી જમતા જોયા છે, કાથો ચૂનો પાકા પાન જમતા જોયા છે, બેડે સમારે સમાન જમતા જોયા છે સુવા સુઠને સંચાળ જમતા જોયા છે મરી અજમો જે અવાલ જમતા જોયા છે બુંદે આદુને વરિયાળી જમતા જોયા છે તજ જાવંત્રી તમાલી જમતા જોયા છે આપ્યા મુખેથી મુખવાસ જમતા જોયા છે પામ્યા તંબોળતે દાસ જમતા જોયા છે પછી આણા સુંદર ફળ જમતા જોયા છે અતિ સ્વાદુને નિરમળ જમતા જોયા છે લાવી દાસે પાસે દરિયા જમતા જોયા છે રૂડા રૂપાળા રસ ભરિયા જમતા જોયા છે જાંબુલી મુ પાકી કેરી જમતા જોયા છે સારા કેળા જે સોનેરી જમતા જોયા છે દેખી દાડમ બેદાણે જમતા જોયા છે સ્વાદુ સીતા ફળ વખાણે જમતા જોયા છે જામ ફળ જોયા જેવા જમતા જોયા છે રામ ફળ પણ એવા જમતા જોયા છે રાણો સુણિયાને બોલ જમતા જોયા છે સારા જમે ધર્મ કિશોર જમતા જોયા છે પીલુષે તો તરસાળું જમતા જોયા છે બિલાના રંગી દયાળુ જમતા જોયા છે હારે કખજુર રસ રૂપ જમતા જોયા છે ટોપરાને કાજુ કળિયા જમતા જોયા છે દ્રાક્ષ નીલ વાજે ગળિયા જમતા જોયા છે ધૂળા બદામ શિંગોડા જમતા જોયા છે મગ ચારોળી જે રૂડા જમતા જોયા છે કમળ નાળ પૂણા જોઈ જમતા જોયા છે ગુલાબ ગુલ સુબા કુલ સોઈ જમતા જોયા છે જેઠી મધ દોડી નિદાન જમતા જોયા છે ચણે જીજી બડાને છોડા જમતા જોયા છે રાઈ મોગરીને મેથી મૂળાની ડાંડલીઓ જમતા ચમતા જોયા છે, પ્રદેશી મગ ચણા કેવા ચમતા જોયા છે, કાજુ ટાટા દુખવા મેં ભૂદર ભાયા છે તેરી આંગે અંગે વાલે ભૂદર ભાયા છે કસી કમર દુશાલે ભૂદર ભાયા ડગલી સોનેરી રૂપેરી ભૂદર ભાળા છે કિન ખાપની જો પેરી ભૂદર ભાળા છે પાંબરી ચકમે ભૂદર ભાળા છે શાલ દુશાલે દુઃખ શમે ભૂદર ભાળા છે ડગલી ગરમ પોસની પેરીએ ભૂધર ભાળા છે પાઘ કસુંબી સોનેરીએ ભૂધર ભાળા છે વસ્ત્ર અતર મારસ વસે ભૂધર ભાળા છે ઓકાની પગડીએ દસમાસે ભૂધર ભાળા મુગટ કોંડળ મોળીડે ભૂધર ભાળા છે કસુંબી ફેટ કંકોલીડે ભૂધર ભાળા છે આગ મોગલી મરેઠીએ ભૂધર ભાળા છે સુરતી કાકીની સોરઠીએ ભૂધર ભાળા કચ્છ કેવડા ફૂલની ભૂધર ભાળ્યા છે ગુંજા જરિયાના મહામૂલની ભૂધર ભાળ્યા છે કન કણ ના પારે ભૂધર ભાળા છે ગુલાબ ગુલાબદી માલે ભૂધર ભાળા છે ચંપા ચંબેલી વિશાલે ભૂધર ભાળા છે ગુલ સુમના ગોટા હજારી ભૂધર ભાળા છે ફેટો ફૂલ પછેડી ધારી ભૂધર ભાળા છે હીરા મોતી મણી માળે ભૂધર ભાળા છે પન્ના પીરોજા પ્રવાળે ભૂધર ભાળા છે કપૂરને હારે ભૂધર ભાળા છે બાજુ તોરા પવિત્રા સારે ભૂધર ભાળા છે સોના પાગ સોના જર મરિયા ભૂધર ભાળા છે છોગા પણ સોનેરી ધરિયા ભૂધર ભાળા છે તોરા શેર પેચ સોનાને ભૂધર ભાળા છે તો કશ ફૂલ સોનાના કાને ઉદર ભાયા છે સોના દોર સોના સાકળીએ ઉદર ભાયા છે સોના માળ સોના માંદળીએ ઉદર ભાયા છે હર કંઠી પણ કનકને ઉદર ભાયા બલિહારી એ બાનકને ઉદર ભાયા છે હીરા સાકળી જો માણો ઉદર ભાયા છે શોભે કાને કુંડળ ઘણો ઉદર ભાયા છે સોના બાજો સોના કાઢે ઓછી વેઢ વીટી નંગ જાડે ઉદર ભાયા છે કરડા ફેરવા અંગોઠી ઉદર ભાયા છે મુદ્રિકા સોનાની દીઠી ઉદર ભાયા છે કટી મેખળા ને તોડો શોભે સોનાનો તે રૂડો ઉદર ભાયા છે પેળી રૂપાની ચાખડીએ ઉદર ભાયા છે એવા દેઠા છે આખડીએ ઉદર ભાયા છે ગમ કે ઘૂઘરીયો ખડાયે ઉદર ભાયા છે ચડતા પગથિયે ચડાયે ઉદર ભાયા છે પેરી કમળ ફૂલ વાળી ઉદર ભાયા છે ચમકે ચંપાની રૂપાળી ઉદર ભાયા છે સાગસી સમની પણ સારી ઉદર ભાયા છે ચાખડીઓ ચમકારી ઉદર ભાયા છે કિશોરી સુતરને વાણ ઉદર ભાયા છે મોજડી ઓખાઈ અડવાણે ઉદર ભાયા છે ખાટ પાટ ને પલંગે ઉદર ભાયા છે બેઠા ડોલીએ ઉમંગે ઉદર ભાયા છે છપર પલંગ ખાટલે ઉદર ભાયા છે ખુશી બાજો ઠપાટલે ઉદર ભાયા સાંગા માચી સિંગાસને ઉદર ભાયા છે ગાજી ચાકડે આસને ઉદર ભાયા છે મેળ મંચે ડોલઈ ડોળે ઉદર ભાયા છે ઘર મેળી હવેલી ઉદર ભાયા છે મેઠા બંગલે શંકા મેલી ઉદર ભાયા છે મંદિર મંડપ દલી ચાદેરે ઉદર ભાયા છે તંબુરાવટીએ બહુવેરે ઉદર ભાયા અટારી અગાશી જાળીએ ઉદર ભાયા છે બેઠા મોહનજી માળીએ ઉદર ભાયા છે ઓટે ઓસરી પડસાળે ઉદર ભાયા છે દીધા ત્યાં દર્શન દયાળે ઉદર નાખી ભૂમિ ફુવારા ભરે ભૂધર ભાયા છે સારી આસણી સાદરીએ ભૂધર ભાયા છે દર્શન કામળી પર કરીએ ભૂધર ભાયા છે ગોદડી ગોદડા પછી પ્રભુ થયા પ્રસન્ન ભૂધર વાળ્યા છે મળ્યા નિજ જનને જીવન ભૂધર વાળ્યા છે ચર્ચા ચરણ બે ચંદને ભૂધર વાળ્યા છે લીધા ઉર વચ્ચે નિજ જને આપી નિજ જનનીય મછાતી ભૂધર ભાયા છે પછી બે સારી પંગતી ભૂધર ભાયા છે બેઠા પંગતે મુનિરાજ ભૂધર ભાયા છે આવ્યા પીર સેવા મહારાજ ભૂધર બિરસ પંગત મા હરિ પોતે ભૂધર ભાયા છે જન તૃપ્તન થાય જોતે ભૂધર ભાયા છે લાડો જલે બિલઈને ભૂધર ભાયા છે જાય જોરા જોરે દઈને બહુ પીરસે પ્રેમે કરી ભૂધર ભાયા છે હરે પંગત મા ફરી ફરી ભૂધર ભાયા છે લે લે ભોજન નામ ભૂધર ભાયા છે આ આપે ઘણ હે તે ઘન શ્યામ ભૂધર ભાયા છે લીધા લટકે લાડુ હાથ ભૂધર ભાયા છે નિજ જન જ માડે નાથ ભૂધર ભાયા છે મા સુખ મુખ મોદક આપે ભૂધર ભાયા છે વળી મસ્તક ચરણે છાપે ભૂધર ભાયા છે દેતા દહી દૂધ દો વટે ભૂધર ભાયા છે આપે ખાંડ સાકર કર મોટે ભૂધર ભાયા છે પેરી પછડી ખેસની ભૂધર ભાયા છે શોભાશી કહું વેશની ભૂધર ભાયા છે ચાલે ફરે પંગત માં બહુ ફેરા ભૂધર ભાળા છે પીરસે પાક પોતે ઘણેરા ભૂધર ભાળા છે એમ જોરે જન જમાડે ભૂધર ભાળા છે પીરસે પીરસે હાલ એમાં જમાડા જન જારે ભૂધર ભાળા છે કર પગ ધોયા તે વારે ભૂધર ભાળા છે પછી ઉતારે પધાર્યા ભૂધર ભાળા છે નિજ જન મન મોઢ વધાર્યા ભૂધર ભાળા ત્યાં ઢોલિયો ઢાળે ભૂધર ભાળા છે તેતર પાથરણા પાથરે ભૂધર ભાળા છે સુંદર ગાદલા ગોદડે ભૂધર ભાળા છે ઓ છાડ ઓસી સારું ગાલ મસુરિયા ગાલે ભૂધર ભાળા છે ચાપે ચરણ નિજ જન વાલે ભૂધર ભાળા છે શીતરૂતો માહી સારે ભૂધર ભાળા છે તાપે સુખડે સુખકારી ભૂધર ભાળા છે ચકમો ચોફાળર જાય ભૂધર ભાળા છે ઓઢી પછેડી તે માઈ ભૂધર ભાળા છે કૃષ્ણરો તો માય વિનાશે ભૂધર ભાળા છે શીતળ જળ પીતા સુખ રાશે ભૂધર ભાળા છે પંખા કરતા સેવક પાસે ભૂધર ભાળા છે શીતલ ચંદન ચર ચાંદાસે ભૂધર ભાળા છે સુંદર સારી કરલા કડીએ ભૂધર ભાળા છે ઓડી કામળી સુવાળી ભૂધર ભાળા છે ધારી છતરી રૂપાણી ભૂદર બાણા છે આવી બેઠા સભામાય ભૂદર ભાયા છે જન સર્વે લાગ્યા પાય ભૂદર બાણા છે બેઠા રસિયો રાજી પાણે ભૂદર બાણા છે પરો છાડ સોરંગી ભૂદર બાળા છે બેઠા તકિયાને ગોઠંગી ભૂદર બાણા છે સુંદર હાર પહેરાવ્યા તિયા ભૂદર બાળા છે પછી ત્યાગી ગૃહિતાસે ભૂદર બાળા છે પૂછા પ્રશ્ન પ્રભુ પાસે ભૂદર બાળા છે એનો ઉત્તર કરતા કર લટકા કરી દુઃખ કાપે ભૂદર બાળા છે કૃષ્ણને સાંભળી ભૂદર બાળા છે ઉઠા જનને મળવા વાણી ભૂદર બાળા છે પછી છાપી ચરણે છાતી ભૂદર બાળા છે પછી સતસંગે સુખ સીમા ભૂદર બાળા છે લીધા તેણે ચરણ છાતીમાં ભૂદર બાળા છે વસંતે વસ્ત્રતે દસ વસ કરતા જગે દેઠા છે, દૈતાળી દુન્યો ચરતા જગે દેઠા છે, રમતા રમતા વસ્ત્ર રંગના જગે દેઠા છે, ગયા સર્વે રાતા રંગના જગે દેઠા છે. રમતા કુસ્તી મલની સાથે દ્રગે દેઠા છે, નાવા જાતા સંત સંગાથે દ્રગે દેઠા છે, ચડ્યા ગણે મૂલે હરિ ગોડે દ્રગે દેઠા છે, સર્વે સખા ચાલ્યા જોડે દ્રગે નાયાની રમણ જળ માં જય દ્રગે દેઠા છે, ત્યાં કરી લીળા કઈ દ્રગે દેઠા છે, નાતા નાતા સખા સાથે દ્રગે દેઠા છે, બહુ નીરવ છાડે હાથે દ્રગે પછે નાહી નિસરા બારે દ્રગે દેઠા છે, પેરા કોરા વસ્ત્ર ત્યારે દ્રગે દેઠા છે, ગયો કુમ કુમનો ચાંદલો દ્રગે દેઠા છે, બહુ શોભે છે તે બલો દ્રગે દેઠા છે, નાહી નાથ આવ્યા ઉતારે દ્રગે દેઠા છે, કર્યા દાસે દર્શન ત્યારે દ્રગે દેઠા છે, તળાવે દ્રગે દેઠા છે, કુંડ કુવા સાગર વાવે દ્રગે દેઠા છે, સમૈયા ઉત્સવ કરતા દ્રગે દેઠા છે, મેળા માહી ગોડે ફરતા દ્રગે દેઠા છે, મહારુદ્ર તિરુદ્ર માહી દ્રગે દેઠા છે, કરી ચોરાશે પડતાહી દ્રગે દેઠા છે, બ્રહ્મ ભોજન કરાવ્યા ભારે દ્રગે દેઠા છે, ઘટ માસ સુધી એક વારે દ્રગે દેઠા છે, કર્યો વૃંદાનો ત્યાં વિવા દ્રગે દેઠા છે, ફર્યા ફૂલે કામાયેવા દ્રગે દેઠા છે, કરી ઢાલ લૌકિક સી દ્રગે દેઠા છે, છડી લાકડી વળી વંશી દ્રગે દેઠા છે, ખેલે સાંગ કમાન તીરે દ્રગે દેઠા છે, બાંધો કટાર મહાવીરે દ્રગે દેઠા છે, પેચ કબજ કટારીએ દ્રગે દેઠા છે, છત્ર ચામર બદા કરીએ દ્રગે દેઠા છે, વળી ચાલતા હરી વાટે જગે જીઠા છે સરિતા સાગર ને ઘાટે જગે જીઠા છે રસ્તે વણ રસ્તે વિચરતા જગે જીઠા છે વળી રાત્ય દિવસે ફરતા જગે જીઠા છે ટાઢ તડકા માં સંગ સાથે જગે જીઠા છે ચાલે મેઘ વરસતા માથે જગે જીઠા છે આંબા આંબલી છાયડે જગે જીઠા છે આસો પાલવ પી પરવડે જગે જીઠા છે પીપળ બકુલ બોર સરડીએ જગે જીઠા છે બીજા બહુતરુ બોરડીએ જગે જીઠા છે ઠાકોર મંદિર કરવા કાજે જગે જીઠા છે લીજી માથે ઈટ મહારાજે જગે જીઠા છે પથ્થર ખેલા મૃતિકા માથે જગે જીઠા છે લઈ ચાલે સખા સાથે જગે જીઠા છે એ મહારી મંદિર કરાવી જગે જીઠા છે માહી મૂર્તિઓ પધરાવી જગે જીઠા છે વળી હરી મંદિર ને ફરતા જગે જીઠા છે સો સો પ્રદક્ષિણા કરતા જગે દીઠા છે જોતા મૂર્તિ સુંદર સારી જગે દીઠા છે ધાતુ પાષાણ પટ પ્યારી જગે દીઠા છે તેને દંડવત જો કરતા જગે દીઠા છે વળી સામું જોઈ બહુરેતા દ્રગે દીઠા છે જમતા પ્રસાદી બહુ પ્રીતે દ્રગે દીઠા છે તુલસી દળ નિરમળ સમીતે દ્રગે દીઠા છે પિતા દૂધ પડતો દોરો દ્રગે દીઠા છે પીધું તબરી કટોરો દ્રગે દીઠા છે વળે ઉત્સવ સમૈયા માહી દ્રગે દીઠા છે આવ્યા દાસ હજારો ત્યાંહી દ્રગે દીઠા છે કરે દર્શન પૂજા દાસ દ્રગે દીઠા છે તેનું ગ્રહણ કરે અવિનાશ દ્રગે દીઠા છે પૂજીશ્વર શિલા બોલીનો દ્રગે દીઠા છે તેણે જન્મ સફળ કરી લીધો દ્રગે દીઠા છે જોઈનાથ સમાધિ થઈ દ્રગે દીઠા છે પડ્યા પ્રાણ નાડી વિના કઈ દ્રગે દીઠા છે નાવે સમાધિ થી બારે દ્રગે દીઠા છે વણ ભણે વેદ ઉચારે દ્રગે દીઠા છે વળી દેખે અક્ષર ધામ દ્રગે દીઠા છે લીએ ગોલોકનું નામ દ્રગે દીઠા છે શ્વેત દીપ વૈકુંઠ દેખે દ્રગે છે બ્રહ્મપુર કૈલાસ ભેગે દ્રગે દીઠા છે વળી વિશાળાના વાસી દ્રગે દીઠા છે દેખે છે જનતે સુખ રાશિ દ્રગે દીઠા છે જગાડે સમાધિ માંથી જારે દ્રગે દીઠા છે કરે વાત નામની ત્યારે દ્રગે દીઠા છે સાંભળી સુખદામ દ્રગે દીઠા છે હસે મંદ મંદ ઘન શ્યામ દ્રગે દીઠા છે મોક્ષોને સાધુ કરતા દ્રગે દીઠા છે નંદ પદવી નામ ધરતા દ્રગે દીઠા છે કહે દેશ પ્રદેશ પર જો દ્રગે દીઠા છે સ્વામી નારાયણ ઉચર જો દ્રગે દીઠા છે કથા કીર્તન જે કાવે દ્રગે દીઠા છે સુણે હરે હરે કરી ભાવે દ્રગે દીઠા છે કાવ્ય કાવીની સાંભળતા દ્રગે દીઠા છે માળા તુલસીની ફેરવતા દ્રગે દીઠા છે સુખડ સોત્રની પણ સારી દ્રગે દીઠા છે ફૂલ માળા પર બલિહારી દ્રગે દીઠા છે શહેર પુર ગામ ઘોષે દ્રગે દીઠા છે ફૂલવાડી વાડી ને છે દ્રગે દીઠા છે ક્ષેત્ર ખાડા માં મહારાજ દ્રગે દીઠા છે તેના કામ કરાવા કાજ દ્રગે દીઠા છે રાજા રાકને ભુવાને દ્રગે દીઠા છે શેઠ શાહુકાર સદને દ્રગે દીઠા છે લોક પટેલને ઘેરે દ્રગે દીઠા છે બ્રહ્મસભામાં બહુ વેરે દ્રગે દીઠા છે કોય રોગી જોગી જાણી દ્રગે દીઠા છે જાય પોતે તિયા તાણી દ્રગે દીઠા છે હરે ખબર એ નીલેતા દ્રગે દીઠા છે દિયે સુખ થાય જે દેતા દ્રગે દીઠા છે ભૂખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી દ્રગે દીઠા છે આપે અન્ન જળ દુખિયો જાણી દ્રગે દીઠા છે દિન ઉપર દયા ઘણી દ્રગે દીઠા છે જેનો કોયન હોય ધણી દ્રગે દીઠા છે બળી મોટા નામો બતી દ્રગે દીઠા છે જન સારા ના સોબતી દ્રગે દીઠા છે જાતા વિવરા માહી દ્રગે દીઠા છે જઈ આવે પોતે ત્યાંહી દ્રગે દીઠા છે કેને ઘેર થયા મે માન દ્રગે દેઠા છે કર્યું બહુ તેણે સન્માન દ્રગે દેઠા છે વળી મે મન રાખતા દ્રગે દેઠા છે તેની અવળાઈ સાખતા દ્રગે દેઠા છે માંદાને જોવા જાતા દ્રગે દેઠા છે વળી વઢતાને વારતા દ્રગે દેઠા છે સબળ નિર્બળને સંતાપે દ્રગે દેઠા છે તે તો ખમી ન શકે આપે દ્રગે દેઠા છે દુખી ગરીબની ગમલે વિદ્રગે દેઠા છે હરિની સહજ પ્રકૃતિ એ વિદ્રગે દેઠા છે કેને પ્રસાદી આપતા દ્રગે દેઠા છે દર્શન દઈ દુઃખ કાપતા દ્રગે દેઠા છે કેને ફૂલહાર દિયે વસ્ત્ર દ્રગે દેઠા છે ઘોડા ઘરેણાને શસ્ત્ર દ્રગે દેઠા છે કેને ગાયો મહિષ રૂપૈયા દ્રગે દેઠા છે કોરી કણ ન જાય ખયા દ્રગે દેઠા છે ધમાડ સાધુને સુખકારી દ્રગે દેઠા છે જમે સાંખ્ય યોગી સંસારી દ્રગે દેઠા છે બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી દ્રગે દેઠા છે જમાડારા કમાઉ નર નારી દ્રગે મૌને વસ્ત્ર રૂપૈયા દીધા દ્રગે દેઠા છે બહુ દુખિયા સુખિયા કીધા દ્રગે દેઠા છે ઘાટ ચારણ ઢાઢે લંગા દ્રગે દેઠા છે રાવણ રાસણિયા જનમંગા દ્રગે દેઠા છે તેને વસ્ત્ર ઘરેણા ઘોડા દ્રગે દેઠા છે આપ્યા ઘણા નહીં કાય થોડા દ્રગે દેઠા છે વાવ્ય કુંડ કુવા તળાવે દ્રગે દેઠા છે તે તો પ્રભુ પોતે ગળાવે દ્રગે દેઠા છે પર્વ સદા વ્રત બંધાવ્યા દ્રગે દેઠા છે અવ્યાનાવટે અન્ન ભાવ્યા દ્રગે દેઠા છે જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ દ્રગે દેઠા છે કેતા ભક્તિ નો વળી મર્મ દ્રગે દેઠા છે પંચ વિષય પરાજય કરી દ્રગે દેઠા છે જીવને ભજાવતા હરી દ્રગે દેઠા છે કેને કેવું ઘટે તે કેતા દ્રગે દેઠા છે કોઈનું સાંભળી પણ લેતા દ્રગે દેઠા છે હ હસતા રમતા નાતા ખાતા દ્રગે દેઠા છે. ઘોડા ખેલવી ફૂદડી ફરતા દ્રગે દેઠા છે. જાતા વળતા ગાતા કેતા દ્રગે દેઠા છે. નીર ખીર અમીર સપીતા દ્રગે દેઠા છે. આસન કરતા મોન્યા ગ્રહતા દ્રગે દેઠા છે. ઉદાસી રહે સુઈ જાગતા દ્રગે દેઠા છે. પ્રકરણ ફેરી ધર્મ થાપતા દ્રગે દેઠા છે. કરતા નિજ જનને નિમરતા દ્રગે દેઠા છે. તાપ સ્વેષે કેશ શેષે દ્રગે દેઠા છે. તેમ જીવ બહુ પદેશે દ્રગે દેઠા છે. નાસાગ્રે વૃત્તિ વણ સમરતે દ્રગે દેઠા છે. આખ્ય મટકો પણ ન ભરતે દ્રગે દેઠા છે. પ્રાણાયામ કરતા યોગ શીખતા દ્રગે દેઠા છે. યોગ કળા દેખાડી દેતા દ્રગે દેઠા છે. એવી અનેક રૂઢી રીતે દ્રગે દેઠા છે. ચિંતા ઓછો મૂર્તિ ચિત્તે દ્રગે દેઠા છે. સુતા બેઠા ને જાગતા દ્રગે દેઠા છે. જાય દનયમાં ચિંતવતા દ્રગે દેઠા છે. તેણે રહે છે અતિ આનંદ દ્રગે દેઠા છે. કહે નિષ્ફળ આનંદ દ્રગે દેઠા છે. શ્રી નિષ્કુલાનંદ મુનિ વિરચિત શ્રી હરિ સ્મૃતિ મધ્યે ચતુર્થશ્ચિંતામણિ. એ મનક્ષેખ મૂરતે નાધનાયણ સમરતા સુખથાય. શૌર માધારતા કરવો રહે ન કાયા. ચરિત્ર સર્વ ચિંતરાયણ મૂર્તિ ધારે મહારાજ જીવન જાણું છું. વળિયા પે રાજાધિરાજ જીવન જાણું છું. પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ જીવન જાણું છું. તમને નેતિ કહે નિગમ જીવન જાણું છું. વાસુદેવ દયાળુ સ્વભાવ જીવન જાણું છું, મહાપુરુષ મહાનુભાવ જીવન જાણું છું, નારાયણ નિરવિકારી જીવન જાણું છું, મહાપરમ મંગળકારી જીવન જાણું છું, ભક્ત ભયહારી ભગવાન જીવન જાણું છું, અભ્યાશ્રિત ને અભયદાન જીવન જાણું છું, સચ્ચિદાનંદ દિવ્ય મૂર્તિ જીવન જાણું છું, જેને અતિ અગમ કહે શ્રુતિ જીવન જાણું છું, પરમ કલ્યાણકારી જીવન જાણું છું, એવી નૌતમ મૂર્તિ ન્યારી જીવન જાણું છું, તમે કોટિ બ્રહ્માંડ દેશ જીવન જાણું છું, વળી સર્વે તણા છો ઈશ જીવન જાણું છું, ધર્મ ધુરંદર ધન્ય જીવન જાણું છું, ભક્તિ ધર્મ નાનંદન જીવન જાણું છું, અલૌકિક મૂર્તિ આપે જીવન જાણું છું, જોયે જન્મ મરણ દુઃખ કાપે જીવન જાણું છું, તમે કાળ માયાના નિયંત જીવન જાણું છું, છો ગુણ સાગર ગુણવંતા જીવન જાણું છું, તમે ભવ બ્રહ્માના સ્વામી જીવન જાણું છું, અકળ મૂર્તિ અંતર જામી જીવન જાણું છું, પતિત પાવન શરણ શરણ જીવન જાણું છું, અધમ ઉતારણ અઘરણ જીવન નખશિક મૂર્તિ મંગળ રૂપ જીવન જાણું છું, આવે જોયે સુખયનુપ જીવન જાણું છું, આનંદ પાવ આનંદ કર જીવન જાણું છું, આનંદ મા મુખ મનોહર જીવન જાણું છું, આનંદ રૂપ અનુપમ એવું જીવન જાણું છું, સૌજનને જોયા જેવું જીવન જાણું છું, આનંદ વસન ભૂષણ અંગે જીવન જાણું છું, આનંદ આપો છો ઉચ્છરંગે જીવન જાણું છું, કૃપા સિંધુ ચોગન શ્યામ જીવન જાણું છું, લોભ નિવારણ કામ જીવન જાણું છું, પરમાત્મા પૂરણ બ્રહ્મ જીવન જાણું છું, નીલકંઠ કહે નિગમ જીવન જાણું છું, જીવેશ્વર ના છો સ્વામી જીવન જાણું છું, વળી સર્વે ધામના ધામી જીવન જાણું છું, શરય અક્ષર થી છો પર જીવન જાણું છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર જીવન જાણું, કાળ માયા તમારી શક્તિ જીવ જીવન જાણું છું કરો બહુ કારજ એવતે જીવન જાણું છું કોટિ બ્રહ્માંડને કરે છે જીવન જાણું છું ઉત્પત્તિ સ્થિતિને હરે છે જીવન જાણું છું નિયંતા છો તમે જીવન જાણો છો સત્ય સ્વામી જાણ્યા મે જીવન જાણો છો કારણ ના કારણ કહીએ જીવન જાણો છો કાળ ના પણ કાળ લહીએ જીવન જાણો છો આત્માના આત્મા છો જીવન જાણું છું પ્રાણના પણ પ્રાણ છો જીવન જાણું છું તમે ઈશ્વરના ઈશ્વર જીવન જાણું છું અંતરજામી છો અગહર જીવન જાણું સર્વે ના છો સાક્ષી સાર જીવન જાણું છું સકળ ફળ ના દેનાર જીવન જાણું છું સ્વયં જ્યોતિ રૂપ રાજો જીવન જાણું છું માયા ગુણથી પર બિરાજો જીવન જાણું છું નિરાકાર નિરંજન કહે છે જીવન જાણું છું તે શું તમારી ગતિ લહે છે જીવન જાણું છું છોયા ખંડ અવિનાશી જીવન જાણું છું માયા રહિત છો સુખ રાશિ જીવન જાણું છું તમારી મૂર્તિનું પરિમાણ જીવન જાણું છું કરી શકે શું અજાણ જીવન જાણું છું ચાર મુખે જો બ્રહ્મા ભાખે જીવન જાણું છું પાંચ મુખે શિવ કહી દાખે જીવન જાણું છું સહસ્ર મુખે કહે શેષ જીવન જાણું છું ષડાનન ગાય ગણેશ જીવન જાણું છું તોય કોયન પામે પાર જીવન જાણું છું એવી મૂર્તિ છે અપાર જીવન જાણું છું સર્વે શાસ્ત્ર પુરાણ માયે જીવન જાણું છું ગુણ તમારા ગવાયે જીવન જાણું છું સર્વે દેવ વંદન કરે છે જીવન જાણું છું વેદ સ્તુતિ ઉચ્ચરે છે જીવન અસમર્થ સહુના સ્વામી જીવન જાણું છું સહુ રહે છે શેષ નામી જીવન જાણું છું તમારો ભય ભૂમિને ભારી જીવન જાણું છું તેણે રહી છે લોકને ધારી જીવન તમારા ભય સમે તરુ ફળે જીવ જીવન જાણું છું, સબ રહે છે તમારી ડરતા, જીવન જાણું છું. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છો મને આજ, જીવન જાણું છું. એ તો નાથ કરી છે દયા, જીવન જાણું છું. એ ગુણ કેમ કરી જાય કયા, જીવન જાણું છું. તમે મેર મુજ પર કીધી, જીવન જાણું છું. વળી ઉડતા બાય ગ્રહી લીધી, જીવન જાણું છું. જે જે કર્યો તમે ગુણ, જીવન જાણું છું. બીજો કરે વો કોણ, જીવન જાણું છું. તમે વિરોધ પાળું તમારું, જીવન જાણું છું. જોયું કર્તવ્ય મારું, જીવન જાણું છું. તમે ગર્ભવાસ ત્રસ ટાળો, જીવન જાણું છું. એ તો આડો આગજવાળો, જીવન જાણું છું. જન્મતા જતન કીધી, જીવન જાણું છું. મારી બહુ નામી બહુ વિધિ, જીવન જાણું છું. ખાન પાન ખબર રાખી, જીવન જાણું છું. શું દેખાડું કહી દાખી, જીવન જાણું છું. આજ સુધી પણ અમારે, જીવન જાણું છું. રાખો છો ખબર સારી, જીવન જાણું છું. પળે પળે કરો પ્રતિપાળ, જીવન જાણું છું. એવો બીજો કોણ દયાળ, જીવન જાણું છું. વળી અંતકાળે આવો છો, જીવન જાણું છું. રથ વેલ વિમાન લાવો છો, જીવન જાણું છું. વળી ગણે મૂલે ચડી ઘોડે, જીવન જાણું છું. આવો છો સખાલઈ જોડે જીવન જાણું છું. માયલ બેલા જી આવો જીવન જાણું છું, દેહ દાસ તણો મોકાવો જીવન જાણું છું, તેને તેડી જાવો છો સાથે જીવન જાણું છું, એ સારી રથ વિમાન માથે જીવન જાણું, તેને આપો છો અક્ષરધામ જીવન જાણું છો, થાય છે જનતે પૂરણ કામ જીવન જાણું છો, બીજો એવો કોણ કૃપાળો જીવન જાણું છો, દમ વિના દીઠ નહીં દયાળુ જીવન જાણું છો, તમે બિન તણા છો બંધો જીવન જાણું છો, સુખકારી સુખના સિંધુ જીવન જાણું છો, તમે નાથ યનાથ જનના જીવન જાણું છો, તમે મહેર બાણ છો મનના જીવન જાણું, તમે નો ધારા નાયા ધાર જીવન જાણું છો, તમે દુર્બળ ના દાતાર જીવન જાણું છો, તમે ભક્ત ના ભય હરતા જીવન જાણું છો, નિજ જનને નિરભય કરતા જીવન જાણું છો, તમે સંત જનના સ્નેહી જીવન જાણું છો, કાપો કષ્ટ પડે જે જે જીવન જાણું છો, તમે દાસ તણા દુઃખ કાપી જીવન જાણું છો, કરા સુખિયા સુખ જયાપી જીવન જાણું છો, એવા ભક્ત વત્સલ ભગવાન જીવન જાણું છો, વિદાશ્રિત ને અભયદાન જીવન જાણું છો, તમે અશરણ ના છો શરણ જીવન જાણું છો, દુઃખ ટાળી સુખ ના કરણ જીવન જાણું છો, નિજ જનના સુખ સારો જીવન જાણું છો, પિયા આવવું છે તમારું જીવન જાણું છો, તમે અગમ સુગમ થાય જીવન જાણું છો, આવી જન ઉધારા કાઈ જીવન જાણું છો, તમે નરતન ધર્યો નાથ જીવન જાણું છો, સર્વે સામગ્રી લઈ સાથ જીવન જાણું છો, દઈ દર્શ સ્પર્શનું દાન જીવન જાણું છો, નિરભય જન કર્યા નિદાન જીવન જાણું છો, મૂર્તિ તમારી મહારાજ જીવન જાણું છો, સરે સબુના જોઈ કાજ જીવન જાણું છો, દઈ દર્શ સ્પર્શ જે તમારો જીવન જાણું છો, મહા મોટું સુખ દેનારો જીવન જાણું છો, મળવું તમારું છે મોંઘું તે તો સહુને થયું છે સોંગુ જીવન જાણો છો કિયા મેં કિયા આપ જીવન જાણો છો કીડી પુંજરનો મેળાપ જીવન જાણો છો થહુના નાથ તમે નિયંતા જીવન જાણો છો સર્વાધાર સર્વન કરતા જીવન જાણો છો સર્વે પર છો સર્વેશ્વર જીવન જાણો છો સહુના પ્રેરક પરમેશ્વર જીવન જાણો છો ક્યાં તમે ને ક્યાં અમે જીવન જાણો છો તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો તમે અઢળક ઢળા છો આજ જીવન જાણો છો મહામેર કરી મહારાજ જીવન જાણો છો દેખી દુખિયા તી દાસ જીવન જાણો છો તમે આવ્યા છો વિનાશ જીવન જાણો છો કરવાયા અનેક નો ઉદ્ધાર જીવન જાણો છો સહુ જનની લેવા સાર જીવન જાણો છો એવી તક માહું પણ આવ્યો જીવન જાણું છું મારો ફેરો સફળ ફાવ્યો જીવન જાણું છું મારા સરિયા સર્વે કાજ જીવન જાણું છું એ તો તમે મળે મહારાજ જીવન દુઃખ દરિયા માંથી તાર્યો જીવન જાણો છું વળી અધમને ઉધાર્યો જીવન જાણો છું મારા સાચા છો સનેહી જીવન જાણો છું જોઈ જોઈ જોયું તેહી જીવન જાણો ખરી વેળાનો ખજીનો જીવન જાણો છો છો દામ દોયલા દીનો જીવન જાણો છો મારા મરણ ટાણાની મૂડી જીવન જાણો છો વળી ભવસાગરની મૂડી જીવન જાણો છો દેહ ભરોસો છે મોટો જીવન જાણો છો તે તો કે દિન થાય ખોટો જીવન જાણો છો બદલે નહીં વિરુદ્ધ તમારો જીવન જાણો છો શીત શંકા મન માધારો જીવન જાણો અચળ મારે આશરો જીવન જાણો છો ખરા દિનમાં ખરા ખરો જીવન જાણો છો મૂર્તિ તમારી મીરાથ મારી જીવન જાણો છો નહીં મેલો હવે ન્યારી જીવન જાણો કિશ જીવ સાથે હું જડી જીવન જાણો છું નહીં મેલો અળગી ઘડી જીવન જાણો છું એ મનાહી મુકાય તમતાકી જીવન જાણો છું કહે નિષ્કળાનંદ નકી જીવન નિષ્કુળાનંદ મુનિ વિરચિત શ્રી હરિ સ્મૃતિ મધ્યે પંચમશ્ચિંતામણિ. વિશ્રામ સુખકારી અશી પગાયંગોઠો હવે સુખકારી જન બહુતારણ જાનવી સુખકારી વળી પદ રજ સ્પર શેષલ્યા સુખકારી હરિ ગૌતમ તરુણી અહલ્યા સુખકારી એવો પરરજનો પ્રતાપ સુખકારી કરો તરત તેનો સંતાપ સુખકારી વળી પદ સ્પર્શ પાવન સુખકારી ક્રૂર ને મન પ્યારી સુખકારી એવી બદરજ છે તમારી સુખકારી અન પાવન પ્રીતે જોઈ સુખકારી તુલસી રહી છે ત્યાં મોઈ સુખકારી જે એવા ચરણ સદા સુખકારી સુખકારી જે ધરે ધ્યાન તેનું ત્રિપુરારી શેષ સુરેશ જશી સુખકારી અર્ક અગ્નિ થી જે તેજસ્વી સુખકારી જી નારદ શારદ સહસ્રખ્યાશી સુખકારી તે પણ હરિ પગના ઉપાસી એવા શરણ શરણ ચરણ સુખકારી જી તારે હરિજન અંતકરણ સુખકારી જી પૂજ જન મળે વળે પ્રીતે સુખકારી જી વળી ચિંતવે છે નિત્ય ચિતે સુખકારી એવા પગ પાવન છે બહુ સુખકારી જે સુખદ જાણી સેવે સહુ સુખકારી જી શશિ પાવન છે પૃથ્વી સુખકારી જી તેણે રાજી રહે નિત્ય નવી સુખકારી એવા પાવલિયાને પેખે સુખકારી જી દિલડોલી જે જનનો દેખી સુખકારી જી ચંગા જોઈને ઇન્દિરા સુખકારી જી ચરણ ચાપે ધીરા ધીરા સુખકારી જી જાનુ જુગલ જોઈ જન સુખકારી જી સદા સુખી માન મગન સુખકારી જી સાથ સુવાળી બેસારી સુખકારી જી મગન પીઠ ધરી બનગારી સુખકારી જી ઉદર સુંદર યતિ સારો સુખકારી જી જોઈ જન ત્યાં રહ્યા જારો સુખકારી જી નાભી થાકે આજ ઉપજે સુખકારી જી પામ્યા મોટા પ્યા મનરંજે સુખકારી જી ઉરજોઈ શોભાધામ સુખકારી જી કર્યો કમળાએ વિશ્રામ સુખકારી જી ગણેશ ભાજોઈ ઘણી સુખકારી જી પામી સુખ ત્યાં કૌસ્તુભ માણી સુખકારી જી મુખે સુખ પામી સરસ્વતી સુખકારી જી રહી છે રાજી થઈને આતી સુખકારી જી મુખે સુખ પામ્યા કઈ જાન સુખકારી જી મુખ સહુનું સુખ સદાન સુખકારી જી મુખે મોયા મોટા મુનિ સુખકારી જી મુખ સુખ નિધિ સહુનિ સુખકારી જી મુખ જોઈ દુખ ટળે છે સુખકારી જી આવે સુખ શાંતિ વળે છે સુખકારી જી એવો મુખ સુખ નો દેનાર સુખકારી જી જેથી સુખ પામ્યા નરનાર સુખકારી જી ભુજા બે સુખ ના ભરિયા સુખકારી જી મળતા પતન ના હરિયા સુખકારી જી કર્ણે લટકે કારજ કીધા સુખકારી જી જોઈ જન માને સુખ લીધા સુખકારી જી અભય વર બેરયા હાથે સુખકારી જી એવા કરમે લો જન માથે સુખકારી જી કર આંગળી સુખ સદન સુખકારી જી જેણે ધાર્યો ગોવરદાન સુખકારી રાખ્યા ગાય ગોપી ગોવાળ સુખકારી જી કરી વ્રજ જનની પ્રતિપાળ સુખકારી જી દાસ તણા દુખરિયા સુખકારી જી આપી સુખ સુખિયા કરિયા સુખકારી જી એમ સાકાર મૂર્તિ સંબંધે સુખકારી જી સુખિયા આદિ અંતે માધ્યે સુખકારી જી મૂર્તિ વડે મોટ પસહુની સુખકારી જી કોણ તપસી ઋષે મોની સુખકારી જી મૂર્તિ મેલી મોટ પઈ છે સુખકારી જી તેને વાત બની બગડી છે સુખકારી જી શૂન્ય સુમનની ન હોય નામ સુખકારી જી મૂર્ખ એની કરે છે હામ સુખકારી જી તેમ મૂર્તિ તમારી મેલી સુખકારી જી સુખ સાટે મળશે શેલી સુખકારી જી તમે જનના સુખને કાજ સુખકારી જી સદા સાકાર છો મહારાજ સુખકારી જી સાકાર વિનાન સરે કામ સુખકારી જી માટે સાકાર છો સુખદામ સુખકારી જી ચાર વેદ વદેવાત સુખકારી જી પ્રભુ પ્રગટ છો સાક્ષાત સુખકારી જી ષટ શાસ્ત્ર કે છે કોણી સુખકારી જી મોટ પ્રગટ ની વણ તોણી સુખકારી જી પુરાણ માય માં કહે છે સુખકારી જી પ્રભુ સદા સકાર રહે છે સુખકારી જી રહે ભગવાન સુખકારી જી તેણે કરી રહે છે સામો સુખકારી જી નહીં તો વણસી થાય વસમો સુખકારી જી ન રહે એક સ્થિતિ કરીતી સુખકારી જી સૌ આદરે અનીતિ સુખકારી જી ધર્મ ધરા પર ન રહે સુખકારી જી સૌ કોઈ અધર્મ ને ગ્રહે સુખકારી જી દેવ માનવ માનવ મોની સુખકારી સુખકારી જી, તમે હરિજન ને સુખ આપો, સુખકારી જી, તમે ધર્મ ધુરંદર કહો, સુખકારી જી, ધર્મ સારુ ધરા પર આવો, સુખકારી જી, તમે ધર્મ તણી છોડાલ, સુખકારી જી, ધર્મ વર્મ ધર્મ લાલ, સુખકારી જી, ધર્મ પાળક ધર્મ કુમાર, સુખકારી જી, તમે સંત જન નાશણગાર, સુખકારી જી, દાસ દોષ નિવારણ નાથ, સુખકારી જી, એમ કહે છે સબ જન સાથ, સુખકારી જી. તમે ભક્ત તણા ભય હારી, સુખકારી જી, તમે સંત જન ના સુખકારી, સુખકારી જી, કપટે કોટિલ દગાદાર, સુખકારી જી, તેના નાશ ના કરનાર, સુખકારી જી, તમે અધર્મી નારી કાવો, સુખકારી જી, ન મેરી પર મેરન લાવો, સુખકારી જી, કુકર્મી કુબુદ્ધિ ના છોકાળ, સુખકારી જી, તમો નિજ જન ના પ્રતિપાળ, સુખકારી જી, તમારી મૂર્તિ મીરાથ મોટી, સુખકારી જી, સેવી સુખ પામ્યા કઈ કોટી, સુખકારી જી, તમારી મૂર્તિ ચિંતામણી, સુખકારી જી, સમુ ચિંતવે સુખ નિધિ ગણી, સુખકારી જી, સંત જન ચિંતવે છે સવળું, સુખકારી જી, અસંત જન ચિંતવે છે અવળું, સુખકારી જી, જે જે જન ચિંતવે છે જેવું, સુખકારી જી, તે તે ફળ પામે છે તેવું, સુખકારી જી, કલ્પતરુ તુલ્ય તમે, સુખકારી જી, ચિંતવે જે જનને જેવું ગમે, સુખકારી જી, કલ્પતરુ ચિંતામણી કહીએ, સુખકારી જી, તમને તે ઉપમા કેમ દઈએ, સુખકારી જી, તે તો સુખ દુઃખ ના દેનાર, સુખકારી જી, તમે સદા સુખ ભંડાર, સુખકારી જી, જોને અસુરય ભાગી અતિ, સુખકારી જી, મહાદુષ્ટમય દુરમતિ, સુખકારી જી, કરતા મન શોભા મારવા, સુખકારી જી, નિત્ય પ્રત્યે નવા નવા, સુખકારી જી, તેને મારી મોક્ષ આપી, સુખકારી જી, એવી મૂર્તિ કહી પ્રતાપી, સુખકારી જી, માટે મૂરતિ મંગળ મૂળ સુખકારી જે પામ્યા સુખ તોળ સુખકારી જે એથી અમંગળ નહીં કેનું સુખકારી જે કહી દેખાડું તેનું સુખકારી જે મંગળ કર ચરણા દિક કહીએ સુખકારી જે મંગળ નખ શેખા લગી લહીએ સુખકારી જે મંગળ ચાલ ચરિત્ર માનું સુખકારી જે મંગળ માં મંગળ શાનુ સુખકારી જે મંગળ દેવું લેવું એવું સુખકારી જે સર્વે મંગળકારી કેવું સુખકારી જે મંગળકારી વાણી મુખની સુખકારી જે મંગળ દ્રષ્ટિ કરો છો સુખની સુખકારી જે સર્વે ક્રિયા મંગળકારી સુખકારી જે મંગળ મૂર્તિ ની બલિહારી સુખકારી જે મંગળમય મૂર્તિ જેણે જોઈ સુખકારી જે તેને ન્યૂન ન રહી કોઈ સુખકારી જે મંગળ મૂર્તિ ને પ્રતાપ સુખકારી જે કશ પ્રજળે પૂરણ પાપ સુખકારી જે મંગળ મૂર્તિ ને સમરતા સુખકારી જે માટે સંકટ શ્રી હરિ કરતા સુખકારી જે મંગળ મૂર્તિ ને ચિંતવતા સુખકારી જે કિલબિષ જાય શુભ થાય સેવતા સુખકારી જે મંગળ મૂર્તિનું ધ્યાન ધરતા સુખકારી જે થાય અંતર માં સુખ સમતા સુખકારી જે મંગળ મૂર્તિ ના ગુણ ગાવતા સુખકારી જે માટે મેં નથી મોકાતા સુખકારી જે મંગળ મૂર્તિ જોઈ મન રાતો સુખકારી જે તેણે રહું છું ફૂલાતો સુખકારી જે મંગળ મૂર્તિ જોઈ મે માને સુખકારી જે રાજી રહું છું રાત દને સુખકારી જે મંગળ મૂર્તિ જોતા મારે સુખકારી જે સહીઓ છ પછે આવારે સુખકારી જે કુળ કામ પ્રગટ પ્રતાપે સુખકારી જે એમ મને મનાણું આપે સુખકારી જે તેનો નથી થાપ ઉથાપ સુખકારી જે તે તો પ્રગટ ને પ્રતાપ સુખકારી જે મૂર્તિ સંભાર વસારો સુખકારી જે તલ્પ મન સુભો મન મારો સુખકારી જે તે તો પૂરણ થયો પ્રમાણ સુખકારી માટે હરિ સ્મૃતિ કહીએ સુખકારી કહેતા સુણતા માટે ભવપંદ સુખકારી જે મકાય નિષ્કોળાનંદ સુખકારી જે શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત શ્રી હરિ સ્મૃતિ મધ્યે ષષ્ઠ ચિંતામણિ અલૌકિક મૂર્તિ આજની ધરી ધર્મ શકે નહીં થા પરચરજકારી છે અગમય તોલ પારય ચરજકારી છે નિગમે ન થાય નિરધારય ચરજકારી છે શિવ બ્રહ્મા સરખ કહે છે અચરજકારી છે પાર રહે છે અચરજકારી છે પ્રગટ મૂર્તિ નો મહિમાય અચરજકારી છે સર્વે સુખ તણી સીમાય અચરજકારી છે મોટપ હરિ મૂર્તિ નિયતિ અચરજકારી છે કેતા કહેવાય નહી કોયવાતી અચરજકારી છે જે જે હરિ મૂર્તિ થી થયું અચરજકારી છે તે મેં ન જાય કયું અચરજકારી છે બહુ બહુ થયા ચમત્કાર અચરજકારી છે એને કહેતા ન આવે પાર અચરજકારી છે જે કોઈ કે દિન સુણો કાન અચરજકારી છે એ તો દેખાડો ભગવાન અચરજકારી છે અલૌકિક વસ્તુ આવે લોકે અચરજકારી છે એ તો જન સહુ અવલોકે અચરજકારી છે અશન વસન સુંદર માળા અચરજકારી છે પ્રસાદી દાળ રોટારો પાળા અચરજકારી છે તલ લાડો તોરાર અચરજકારી છે ફળ ફૂલ અમૂલ્ય પાર અચરજકારી છે અમે સમાધિએ તે દાસ અચરજકારી છે જાગે જ્યારે ત્યારે રહે પાસ અચરજ કરે છે. જે જે આપે સમાધિ માએ અચરજ કરી છે, તે તે લઈ આવે જને આયે અચરજ કરી છે. અમાયક માયક માવે અચરજ કરી છે, તેથી અન્ય અચરજ શોકાવે અચરજ કરી છે. વળી અનેક પર છાયા પે અચરજ કરી છે, પામે જન પ્રગટ પ્રતાપે અચરજ કરી છે. એ તો કેતા ન કહેવાય અચરજ કરી છે, મોટો હરિ મૂર્તિ મહિમાએ અચરજ કરી છે. જે જે આસમાની વાત અચરજ કરી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજ કરી છે. સંત દાસ પ્રગટ પ્રતાપે અચરજ કરી છે, ગયા જળ માના બાપે અચરજ કરી છે. દીદી જળમાં ડૂબકી દાસે અચરજ કરી છે, નિસરા નર નારાયણ પાસે અચરજ કરી છે. ઇયા દોઢ માસ રહી અચરજ કરી છે, યાની ખબર આવ્યા લઈ અચરજ કરી છે. તે તો અચરજ વાત કહેવાય અચરજ કરી છે, આજે મજવાય અચરજ કરી છે. વળી ફરી મેલા મહારાજ અચરજ કરી છે, હિમાળો ઉલંગ્યો મુનિરાજ અચરજ કરી છે. આવી પથરા નદી ત્યાંય અચરજ કરી છે, ઉતરા શ્રી હરિની ઈચ્છાએ અચરજ કરી છે. નાયમાન સરોવર ઘાટે અચરજ કરી છે, કઈ કઈ કારજ કીધા વાટે અચરજ કરી છે. એહ સામરથી સ્વામીની અચરજ કરી છે, બીજી કહું બહુ નામીની અચરજ કરી છે. એક સચ્ચિદાનંદ સંત અચરજ કરી છે, મહા મોટા સાધુ અત્યંત અચરજ કરી છે. તેને રૂંધ્યા ઘરમાં ઘાલી અચરજ કરી છે, રાખી ચોકી તાળા આલી અચરજ કરી છે. તેમાંથી નિસરી ગયા અચરજ કરી છે, તાળા તે મના તે મરયા અચરજ કરી છે. ભૌતિક દેહ અભૌતિક થયો અચરજ કરી છે, એહ કારણ હરિનું કહ્યું અચરજ કરી છે. વળી હરિ મૂર્તિ પ્રતાપે અચરજ કરી છે, સુખિયા થયા સાધુ આપે અચરજ કરી છે. એક વ્યાપક આનંદ મુનિ રજકારી છે તે પરમેર મોટી પ્રભુની અચરજકારી છે સદા રહે મૂર્તિ માઈ અચરજકારી છે હરે ફરે હરી છાય અચરજકારી છે વળી જે જે બોલે ચિહવાય અચરજકારી છે તે તો તે મનુ તેમ થાય અચરજકારી છે એક મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે એહ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે વળી વાડ વસો તજીવાડો અચરજકારી છે પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે તે સામર્થ્ય સહજાનંદની અચરજકારી છે કહી કેમ જાય આનંદ કંદની અચરજકારી છે વળી વ્યાપક આનંદે અચરજકારી છે તાપી કષ્ટ ઉગાયો વણી અચરજકારી છે એવા અનેક અલૌકિક કાજે અચરજકારી છે કર્યા સંત દ્વારે મહારાજ અચરજકારી છે વળી સંત સ્વરૂપાનંદ અચરજકારી છે જેને અંતર સદા આનંદ અચરજકારી છે કરી સમાધિ સંયમીની ગયા અચરજકારી છે દેઠા જીવ દુખિયા તિયા અચરજકારી છે અચરજકારી છે બોલ્યા હરી મૂર્તિ બળ લાવી અચરજકારી છે નરક થકી સૌ બાર અચરજકારી છે પ્રગટ પ્રતાપે નર નાર અચરજકારી છે કાઢી જીવ કીધા કુંડ ખાલી અચરજકારી છે જેને જમે નાખ્યતા જાલી અચરજકારી છે એક હરિજન પર્વત ભાઈ અચરજકારી છે સદા રહે હરિ મૂર્તિ માઈ અચરજકારી છે એક દિન વિચારો એવો અચરજકારી છે મારા રૂપ હશે વળી કેવું અચરજકારી છે એક એક થિયનો કય ચરજકારી છે ચિત્ત ચોર ચોવીશે રૂપ ચરજકારી છે પાસે અચરજ કરી છે, ઉભી દીઠી તે પણ દાસે અચરજ કરી છે, સર્વે રૂપ સમાણા તેમાં અચરજ કરી છે, પ્રગટ મૂર્તિ સુખની સીમા અચરજ કરી છે, તે તો પર્વત બાઈ પાસ અચરજ કરી છે, સદા રહે છે શ્રી અવિનાશ અચરજ કરી છે, એવી વાત આજ દિન પહેલી અચરજ કરી છે, નથી શ્રવણે સાંભળેલી અચરજ કરી છે, બળીએ મૂર્તિ ના બળે અચરજ કરી છે, થયું કામ કહું એક પાળે અચરજ કરી છે, એક ભક્ત રૂડો રતનો અચરજ કરી છે, કરે ધ્યાન ધંધો ઘરનો અચરજ કરી છે, તેને ઘેર દિવ્ય સ્વરૂપે અચરજ કરી છે, અવ્યનાથ રથયનુપે અચરજ કરી છે, અતોરથ હાલો હાલે અચરજ કરી છે, વળગ્યો રથને રતનો વાલે અચરજ કરી છે, પોત્યા પળમાં જુગજો જને અચરજ કરી છે, બેઠા બાંધે બાર સદને અચરજ કરી છે, તે તો દીધું હતું દોકાન અચરજ કરી છે, તેમાં મૂકી ગયા ભગવાન અચરજ કરી છે, ભૌતિક ભાવ રહ્યો નહીં રતી અચરજ કરી છે, પામ્યા દિવ્ય દેહની ગતિ અચરજ કરી છે, એવા અનંત ચમત્કાર અચરજ કરી છે, પ્રગટ મૂર્તિ મારા પાર અચરજ કરી છે, વળી એક મેઘ હલવાઈ અચરજ કરી છે, સદા રહે સમાધિ માઈ અચરજ કરી છે, કરે કંદોઈનું કાજ અચરજ કરી છે, પણ ભૂલે નહીં મહારાજ અચરજ કરી છે, તપાવે તેલયતી તાવડે અચરજ કરી છે, તેમાંથી કરી કાઢે કરવાડે અચરજ કરી છે, તેમાં રતી ન દાજ આપે અચરજ કરી છે, તે તો હરિ મૂર્તિ પ્રતાપે અચરજ કરી, વળી કડો સોયવન અચરજ કરી છે, તેને થયું હરિનો દર્શન અચરજ કરી છે, રહી મૂર્તિ અંતર માઈ અચરજ કરી છે, ભૂલો દેહ દિશે નહીં કાઈ અચરજ કરી છે, તેના બાપે બાંધ્યો બંધે અચરજ કરી છે, રોક્યો ઘરમાં ગાલી સંબંધે અચરજ કરી છે, આપ્યા કમાડ દીધા તાળા અચરજ કરી છે, બેઠા બારણે રખવાળા ચર જકારી છે, તેમાંથી દેહય દર્શ થઈ અચરજકારી છે, વિસર્યો બાર ગાઉ પર જઈ અચરજકારી છે, ત્યાં પણ બંધ કર્યો વળી બીજે અચરજકારી છે, ત્યાંથી નિસરી ગયો ત્રીજે અચરજકારી છે. આવરણ એક આડુ નવરાયું અચરજકારી છે, ભૌતિક દેહ ભૌતિક થયું અચરજકારી છે, તે તો જાણે છે જન મનમાં અચરજકારી છે, એહ સામરથી ભગવાનમાં અચરજકારી છે, એવી કેટલીક વાતો કરીએ અચરજકારી છે, પ્રગટ મૂર્તિની વૈ ખરીએ અચરજકારી છે, ઘણી વાત થોડામાં કહી અચરજકારી છે, બીજી ઘણી ગ્રંથોમાં રહી અચરજકારી છે, સર્વે વાત સંભારી કહેવા અચરજકારી છે, નથી આ જગમાં કોઈ એવા અચરજકારી છે, જોયું અંતર ઊંડો ખોળી અચરજકારી છે, સામર્થ્ય વાલા માં વણ તોળી અચરજકારી છે, આ મૂર્તિની જે મોટાઈ અચરજકારી છે, નાવે નાવે કયા માઈ અચરજકારી છે, આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, શું કહું અડાઈ વિસ્તારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, ચોકસ વાત કહું છું ચોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે, આ મૂર્તિ છે અલૌકી અચરજકારી છે, માનો માન મનનું મૂકી અચરજકારી છે, આ મૂર્તિ નહીં કોઈ સરખી અચરજકારી છે, જો અંતર ઊંડું નિરખી અચરજકારી છે. આ મૂર્તિનો મહિમાય અચરજકારી છે, કોટી કવિએ કેમ કહેવાય અચરજકારી છે, આ મૂર્તિનો પરમાણુ અચરજકારી છે, લખતા કેણે ન લખાણો અચરજકારી છે, કઈક કહી કહી કે છે ગણું અચરજકારી છે, બળ બહુ દેખાડે બુદ્ધિ તાણું અચરજકારી છે, યથારથ જાણવા અચરજકારી છે, નથી કોય જૂના નવા અચરજકારી છે, એવી મૂર્તિ છે આજની અચરજકારી છે હરિજનના સુખ સાજની અચરજકારી છે સૌને પાર આવ્યા છે પોતે અચરજકારી છે જન સુખિયા થાય સૌ જોતે અચરજકારી છે એહ મૂર્તિના પ્રસંગે અચરજકારી છે કૈક સુખિયા થયા અંગે અચરજકારી છે એવી મૂર્તિ સુખમય સારી અચરજકારી છે તે તો દ્વિજ ધર્મ ઘરધારી અચરજકારી છે ધન્ય ધન્ય દ્વિજ ધર્મ કુમાર અચરજકારી છે કરા બહુ જીવ ભવ પાર અચરજકારી છે અચરજકારી છે પૂરી થઈ પામ્યો આનંદ આનંદ આનંદ અચરજકારી છે એમ કહે નિષ્ફળ આનંદ અચરજકારી છે અચરજકારી છે શ્રી નિષ્ફુલાનંદ મુનિ વિરચિત શ્રી હરિ સ્મૃતિ મધ્યે સપ્તમશ્ચિંતામણિ સહજાનંદ સ્વામી મહારાજની